بسم الله الرحمن الرحيم. إذا السماء انشقت وأذنت لربها وحقت. જ્યારે આસમાન ફાટી જશે ને પોતાના પાલનહારનો હુકમ બજાવી લાવશે અને તે તેમ કરવાને બંધાયેલું છે. وإذا الأرض مدت وألقت ما فيها وتخلت وأذنت لربها وحقت. ને જ્યારે જમીનને ખેંચી તાણી પહોળી કરવામાં આવશે અને તેમાં જે કાંઈ છે તે કાઢીને ફેંકી દેશે ને તે ખાલી થઈ જશે ને પોતાના માલિકનો હુકમ બજાવશે અને તે તેમ કરવાને બંધાયેલી છે. એ માણસ, તું સખત વૈતરુ કરતો તારા પાલનહાર તરફ ચાલ્યો જાય છે તો અહીં સુધી કે તું તેને જય મળશે, યાનિ કે જ્યારે કયામત આવી લાગશે ત્યારે અલ્લાહને જઈને મળશે. فَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِيَمِينِهِ فَسَوْفَ يُحَاسَبُ حِسَابًا يَسِيرًا. પછી જે માણસને તેનું આ માલનામું, તેના કામોનો લેખ તેના જમણા હાથમાં આપવામાં આવશે તો તેનાથી આગળ જતા હિસાબ પણ સહેલાઈથી લેવામાં આવશે. وَيَنْقَلِبُ إِلَىٰ أَهْلِهِ مَسْرُورًا. અને તે પોતાના બાલ બચ્ચા પાસે ખુશખુશાલ પાછો ફરી આવશે. وَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ وَرَاءَ ظَهْرِهِ فَسَوْفَ يَدْعُو ثُبُورًا. અને તે કે જેનું આ માલનામું, જેના કામોનું લખાણ તેની પીઠ પાછળથી આપવામાં આવશે તો તે આખરે પોતાનો નાબૂદી ચાહશે, નાશ ચાહશે ને ભડભડતી આગમાં દાખલ થશે. કારણ કે તે દુનિયામાં પોતાના બાલ બચ્ચાઓમાં મસ્ત ને તલ્લીન રહેતો હતો, મશગુલ રહેતો હતો. ઇન્નહુ ઝન્ન અન લન યહૂર બલા ઇન્ન રબ્બહુ કાન બિહી બસીરા. બેશક તે એમ ધારી બેઠો હતો, એમ અનુમાન કરી બેઠો હતો કે તે હરગીઝ કોઈ કાળે પાછો ફરીને નહીં આવે. અલબત્ત તે પાછો ફરશે, બેશક તેનો રબ તેને હંમેશા જોતો હતો. ફલા ઉકસિમુ બિશ્શફકિ વલ્લૈલ વમા વસક વલ્કમર ઇઝા તસક. માટે હું કસમ ખાઉં છું શફક, યાની કે સૂરજ ડૂબે એ સમયે આસમાન પર દેખાતી લાલાશની અને રાતની તથા તે વસ્તુઓની કે જે રાત્રિ ભેગી કરી લે છે અને ચાંદની કસમ, જ્યારે કે તે આખો થઈ જાય છે જરૂર તમે એક હાલત બાદ બીજી હાલતે પહોંચશો, યાની કે એક મુસીબત પછી બીજી મુસીબતમાં ફસાશો. فَمَا لَهُمْ لَا يُؤْمِنُونَ وَإِذَا قُرِئَ عَلَيْهِمُ الْقُرْآنُ لَا يَسْجُدُونَ. પછી તેઓને શું થઈ ગયું છે કે તેઓ ઈમાન લાવતા નથી અને જ્યારે તેમની સમક્ષ કુરાન મજીદ પડવામાં આવે છે ત્યારે સજદો કરતા નથી. فَلِلَّذِينَ كَفَرُوا يُكَذِّبُونَ وَاللَّهُ أَعْلَمُ بِمَا يُوعُونَ. એટલું જ નહીં, બલ્કે જે નાસ્તિકો છે, યાની કે જેઓએ ઇનકાર કર્યો છે, તેઓ કુરાને મજીદને જૂઠલાવ્યા કરે છે અને તેઓ મનમાં જે કાંઈ સંતાડે છે તેનાથી અલ્લાહ સારી રીતે વાકેફ છે, જાણકાર છે. માટે એ રસૂલ, તું તેમને દુઃખદાયક સજાની ખુશખબર સંભળાવી દે. الذين آمنوا وعملوا الصالحات لهم أجر غير ممنون سوائے તે લોકોના કે જેઓ ઈમાન લાવ્યા તથા સારા આમાલ કર્યા, સારા કામો કર્યા, તો તેમના માટે ન ખૂટે તેવો, ન ખતમ થાય તેવો બદલો છે.